કથાનું રસપાન કરી રહ્યા છીએ ત્યારે વક્તા શ્રી શાસ્ત્રી શ્રુતિ પ્રકાશદાસજી સ્વામીના પૂજન માટે પૂજ્ય સંત વલ્લભ સ્વામી પધારશે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધેયમ શ્યામમ શ્રિતમ વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સજાનંદ સ્વામી મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહાનંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતિ સ્થાને દિવ્યેક્ષરે યો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પૂજ્યપાદ ગુરુ મહારાજ પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો કથાના યજમાન શ્રી અમારે કલ્યાણજી બાપાની પુણ્ય સ્મૃતિમાં પ્રવીણભાઈ કામલિયા વગેરે આખો એ પરિવાર અને કથાનો લાભ લઈ રહેલા સર્વે વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ. નારદજી ભગવાન નારાયણની આગળ અક્ષરધામમાં ભગવાન નારાયણ એમને ભવિષ્યમાં થનારા અવતારો એમના જે વરદાન બ્રહ્માજીને આપેલા છે એ વાત કરે છે. છેલ્લે આપણે જોયું હતું કે મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વારાહ અવતાર અને નૃસિંહ અવતાર, વામન અવતાર. ત્યાર પછી આગળ ભગવાન કહે છે કે મેં બ્રહ્માજીને એવું કહ્યું છે, કર્દમા દેવ હુત્યામ ચ ભૂત્વાથ કપિલા ભિધ પ્રવર્તયિષ્યે કાલેન નષ્ટમ સાંખ્યમ વિરાગયુગ. કર્દમ ઋષિ અને દેવહૂતિ માતા એમના થકી પ્રગટ થઈ અને કપિલના નામથી મારો એક અવતાર થશે, કપિલા અવતાર. અને એ વખતે કાળે કરીને નષ્ટ થઈ ગયેલા એવા સાંખ્ય જ્ઞાનને, વૈરાગ્યથી યુક્ત એવું સાંખ્ય જ્ઞાન એમનું હું પ્રવર્તન કરીશ. આવી રીતે કપિલા અવતાર કહ્યો. ત્યાર પછી અનસુયા દેવી અને અત્રિ ઋષિ એમના થકી પ્રગટ થઈ અને દત્તાત્રેય નામે હું પ્રસિદ્ધ થઈશ. અને એ વખતે યદુરાજાને આન્વિક્ષિકી વિદ્યા એમનું હું જ્ઞાન આપીશ. આન્વિક્ષિકી વિદ્યા એટલે આત્મવિદ્યા, આત્મજ્ઞાનની વિદ્યા, પરમાત્મ જ્ઞાનની વિદ્યા એને આન્વિક્ષિકી વિદ્યા. આવી રીતે ભગવાને પોતાનો દત્તાત્રેય અવતાર કહ્યો. ત્યાર પછી મેરુદેવી અને નાભી રાજા એમના થકી પ્રગટ થઈ અને હું વૃષભદેવ નામથી પ્રસિદ્ધ થઈશ, એટલે વૃષભ અવતાર. અને પૃથ્વી ઉપર ધર્મમ પારમ હંસ્યાખ્યમ વર્તયિષ્યે સનાતનમ, કે પારમહંસી ધર્મ જે છે, પારમહંસી ધર્મ એટલે સંતોનો ધર્મ, પરમહંસોનો ધર્મ, ગ્રહસ્થાશ્રમ નહીં પણ ત્યાગાશ્રમ, એ પારમહંસી ધર્મ જે છે એમનું હું પ્રવર્તન કરીશ. પણ અહીંયા પ્રવર્તન કરતા તે એવો શબ્દ વાપર્યો વ્યાસ ભગવાન કે વર્તયિષ્યે, એ ત્યાગીના જે ધર્મો છે એ પ્રમાણે હું વર્તન કરીશ. કે ઋષભદેવ ભગવાન, હું એ પ્રમાણે જીવીશ અને હું એ ધર્મનું સ્થાપન કરીશ, એમનું પ્રવર્તન કરીશ. હે, કયા યુગની વાત આવે છે? આમાં કઈ યુગને એવું લખ્યું નથી, પણ આગળ પાછળના બીજા બધા ગ્રંથોમાં એના સંદર્ભ જોવા પડે. હવે પછી આવશે એટલે કદાચ એમનાથી પહેલો હશે. આ ત્રેતા યુગમાં હવે પછી પરશુરામ ભગવાન પ્રગટ થવાના છે, એટલે આ ત્રેતા યુગની આગળ પાછળની, આગળની વાત હોય, પાછળની તો ન હોય. સતયુગ હોય, સતયુગનો અંત હોય, ત્રેતા યુગની શરૂઆત હોય, અથવા તો ત્રેતા યુગનો મધ્ય ભાગ હોય. હા, વાત તો બહુ પહેલા કરેલી, એ તો આ સમુદ્ર મંથનની કથા આવી ત્યારે એવું કહ્યું હતું ને કે જે પ્રથમ ત્રેતાયુગ છે એમના અંત ભાગમાં આવડી આ વાત થાય છે એમ. ત્યાર પછી તો કેટલા વ્યા ગયા એમ. આમાં કયા ત્રેતાયુગની વાત એ વળી પાછી ભગવાન જાણે. પણ ઋષભદેવ ભગવાન છે એમણે પારમહંસી ધર્મ એ વર્તી એ જીવી અને બતાવ્યા. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં એમ કહ્યું, આર્ષભો જડ વિપ્રો, જેવી રીતે ઋષભદેવ ભગવાન છે એમના ત્રીજા અવતાર તરીકે જડભરતજી જેવી રીતે વર્તતા હતા એવી રીતે અમારા સર્વે સાધુએ વર્તવું. એટલે અમારે જડભરત થઈને વર્તવાનું, એટલે ક્યારેક તમને સભામાં હાર પહેરાવાય, ન પહેરાવાય, ભૂલી જવાય તો તમારે ખોટું લગાડવું. મહારાજની આજ્ઞા પ્રમાણે સંતો વર્તતા હોય એટલે આવું થાય એમ. ક્યારેક તમને બોલાવાના, ક્યારેક ન બોલાવાના. તો જડભરતજી હતા એને રઘુગણ રાજાને ચોખ્ખું કહી દીધું, ભાઈ જો આ રીત આ પ્રમાણે છે એટલે આ પ્રમાણે થશે કંઈ, એટલે તમે જે રીતમાં ચાલો છો એ રીત અમારી નથી અને એ પ્રમાણે કલ્યાણ થાય નહીં તમારું. એટલે પછી અમારે ધ્યાન રાખવાનું, તમે ક્યારેક હાર પહેરાવો તો એ સારું, ન પહેરાવો તો એ કંઈ વાંધો નહીં. નહીંતર વળી પાછ બીજે દિવસે એમ થાય કે હાર કેમ ન આવ્યો, આજે કોઈ છે નહીં, કેવી કેમ થયું કંઈ. ઋષભદેવ ભગવાને પરમહંસોના ધર્મ એમને જીવી અને એમનું પ્રવર્તન કર્યું. ત્રેતા યુગે ભવિષ્યામિ રામો ભૃગુ કુલોદ્ભ ક્ષત્રમ ચૌદસાદિયા ઉત્સાદયિષ્યામિ ભગ્ન સેતુ કદધ્વગમ, કે ભૃગુ કુળની અંદર ત્રેતા યુગમાં હું પરશુરામ નામે પ્રગટ થઈશ અને ધર્મનું ઉત્થાપન કરનારા એવા ક્ષત્રિયો એમને હું નાશ કરીશ અને ધર્મનું સ્થાપન કરીશ. આવી રીતે પરશુરામ અવતાર ભગવાને કહ્યો, સંધૌ તુ સમનુ પ્રાપ્તે ત્રેતાયા દ્વાપરસ્ય ચ. ત્રેતાયુગ અને દ્વાપર યુગની સંધિના સમયે કૌશલ્યા અને દશરથ થકી હું દશરથ નંદન રામ એવો અવતાર ધારણ કરીશ અને એ વખતે જનક રાજાના દીકરી તરીકે લક્ષ્મીજી છે એ સીતારૂપે પ્રગટ થશે. શિવના ધનુષ્યનો ભંગ કરી અને હું એમની સાથે લગ્ન કરીશ. ત્યાર પછી દેવ અને ઋષિઓના દ્રોહને કરનારા એવા રાક્ષસપતિ રાવણ એ સીતાનું હરણ કરશે અને એમના ભાઈએ સહિત એટલે કુંભકર્ણે સહિત હું રાવણનો નાશ કરીશ. તસ્યમે તુ ચરિત્રાણી, અને આ બધા જ મારા જે રામાવતારના ચરિત્રો છે એને વાલ્મીકિ આદિ મહર્ષિઓ એમનું ગાન કરશે અને જે પણ એ સાંભળશે એમના પાપનો નાશ થશે. આવી રીતે રામાવતાર કહ્યું. ત્યાર પછી દ્વાપરસ્ય કલેશચૈવ સંધૌ પર્યવસાનિકે, દ્વાપર અને કળિયુગના સંધિના સમયે, દ્વાપર યુગ પૂર્ણ થાય છે, કળિયુગની શરૂઆત થાય છે એટલે એનો સંધિનો સમય, એ વખતે ભૂભારા અસુરનાશાર્થમ પાતુમ ધર્મમ ચ ધાર્મિકાન, પૃથ્વીના ભારરૂપ એવા જેટલા અસુરો છે ધર્મની અને ધાર્મિક પુરુષો એમના રક્ષણ કરવાને માટે અને અસુરોના નાશને માટે વસુદેવ અને દેવકી થકી મથુરાપુરીમાં હું પ્રગટ થઈશ અને કૃષ્ણ નામે હું પ્રસિદ્ધ થઈશ. કૃષ્ણોહમ વાસુદેવાખ્યસ તથા સંકર્ષણો બલહ, અને સંકર્ષણ ભગવાન છે એ બલરામ રૂપે પ્રગટ થશે, હું કૃષ્ણ રૂપે પ્રગટ થઈશ અને મારા મોટા ભાઈ બલરામ છે એ સંકર્ષણનો અવતાર હશે. પ્રદ્યુમ્ન અનિરુદ્ધ એ પણ બધા યદુકુલની અંદર પ્રગટ થશે મારી સાથે. વૃષભાનુ નામના જે ગોપ હશે ગોકુળમાં રહેતા હશે એમની દીકરી તરીકે રાધાજી છે એ પ્રગટ થશે. વૃંદાવનમાં એમની સાથે હું વિહાર કરીશ. લક્ષ્મીજી છે એ ભીષ્મક રાજાના દીકરી તરીકે પ્રગટ થશે અને એમના સ્વયંવર યજ્ઞની અંદર જે પણ રાજાઓ આવ્યા હશે એ બધાને હું પરાસ્ત કરી અને લક્ષ્મીજી એવા રુક્મિણીજી એમની સાથે હું લગ્ન કરીશ. ત્યાર પછી ધર્મદ્રોહો સુરાન હત્વા તદાવિષ્ટાંશ્ચ ભૂપતિન, ધર્મનો દ્રોહ કરનારા એવા જે અસુરો અને એ અસુરાંશથી યુક્ત એવા જે રાજાઓ ભૂપતિ એમને બધાનો હું નાશ કરીને પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરીશ. ધર્મમ સંસ્થાપયન્નેવ કરિષ્યે નિર્ભરામ ભુવમ, અને પૃથ્વીને ભાર રહિત કરીશ. આ કાર્ય થઈ જાય એમની સાથે સાથે એ અવતાર દરમિયાન એન કેનાપી ભાવેન યસ્ય કસ્યાપી માનસમ મયી સંયોક્ષ્યતે તમ તમ નેશ્યે બ્રહ્મગતિમ પરામ, જે કોઈ પણ જેવા પણ ભાવથી એ પોતાનું મન છે મારા સ્વરૂપમાં રાખશે તો એમને હું બ્રહ્મગતિને પ્રાપ્ત કરાવીશ એટલે એમનું કલ્યાણ કરીશ. પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરીને છેલ્લે યદુકુળનો પણ ક્ષય કરીને એમનો પણ વિનાશ કરીને જેવી રીતે તમામ દેવતાઓ આ પૃથ્વી પર આવ્યા અને અંતરધ્યાન થયા એવી જ રીતે તમામ દેવતાઓના દેખતા જ હું આ પૃથ્વી ઉપરથી અંતરધ્યાન થઈશ. આવી રીતે કૃષ્ણાવતાર કહ્યો. ત્યાર પછી કૃષ્ણસ્ય મમ વિર્યાણી કૃષ્ણ દ્વેપાયનાદયઃ ગાસ્યંતિ બહુધા બ્રહ્મન સદ્ય પાપહરાણી, અને કૃષ્ણ અવતારની અંદર જેટલા પણ મેં ચરિત્રો કર્યા છે એ ચરિત્રોનું ગાન કરવા અને જગતના જીવોને જ્ઞાન દેવા માટે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ નામે હું પ્રગટ થઈશ એટલે વ્યાસ ભગવાન વ્યાસાવતાર કહ્યો. કૃષ્ણ દ્વૈપાયનો ભૂતવા પરાશર મુનેહ સુતઃ પરાશર મુનિના પુત્ર તરીકે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ થઈ અને હું શું કરીશ? તો કે શાખા વિભાગમ વેદસ્ય કરિષ્યામી તરોરિવ. જેવી રીતે એક વૃક્ષ હોય અને એ વૃક્ષને અલગ અલગ શાખાઓ ડાળીઓ હોય, એવી રીતે વેદ એક વૃક્ષ છે, એમના વિભાગ કરી અને એમની અલગ અલગ શાખાઓ એમનું હું પ્રવર્તન કરીશ. વૈદિક વિધિઓને એમનું હું પ્રવર્તન કરીશ. ત્રિલોકનીય પીડનારા એવા જે અસુરો છે એમને હું છળથી, વ્યાસ ભગવાનનો અવતાર એ જ્ઞાનના અવતાર હતો એટલે એમણે વેદોની શાખાઓ એમનું પ્રવર્તન કરાવ્યું. એમના પછી, વ્યાસ ભગવાનના અવતાર પછી, વૈદિકમ વિધિમ આશ્રિત્ય ત્રિલોકી પરિપીડકાન છલેન મોહિષ્યામિ ભૂત્વા બુદ્ધો સુરાનહમ. બુદ્ધ અવતાર કહે છે કે વૈદિક વિધિને આશ્રીને ત્રણેય લોકને પીડા કરનારા એવા જે કોઈ પણ હશે એમને છળથી હું મોહ પમાડીશ અને એમનો હું નાશ કરીશ. બુદ્ધવા બુદ્ધો ભૂત્વા, બુદ્ધ રૂપે થઈ અને હું એમનો વિનાશ કરીશ. જે વેદ વિધિનું સ્થાપન ભગવાને કર્યું છે, જે વેદો ભગવાનનો મહિમા ગાય છે, એ જ વેદોની વિધિને ન સમજી શકનારા વ્યક્તિઓ જ્યારે એમનો અવળો અર્થ કરી, અવળા અર્થઘટન કરી, અથવા તો એ ધર્મને જ એવી રીતે પ્રવર્તન કરવામાં આવે કે એ ધર્મ જ અધર્મ બની જાય, અથવા તો એ વ્યાપાર બની જાય, અને તમામ પ્રજા છે એનાથી ત્રાહિત થઈ જાય, ધર્મથી ત્રાહિત થઈ જાય, હલો, ત્યારે હું બુદ્ધ રૂપે પ્રગટ થઈશ. અને આમાં તો ખાલી એટલું જ લખ્યું છે કે એ બધાને મોહ પમાડી અને એમનો બધાનો હું નાશ કરીશ. એટલે જ વાત છે ને, આશ્ચર્યકારી ઘટના એ જ છે કે ભગવાન બુદ્ધ હતા, એ પ્રગટ થયા તો એમણે વેદવિધિનો વિરોધ કર્યો, ઉપનિષદોનો વિરોધ કર્યો, અને એમણે જે પણ પ્રવર્તન કર્યું એ તમામ પ્રવર્તન એવું હતું કે ક્યાંય પણ શાસ્ત્રને મળતું ન આવે એવું પ્રવર્તન, રાઈટ? ટેક્યું નહીં એમ ના, અત્યારે તો છે, હા, ઇન્ડિયા બહાર આવી ગયું પણ વિશ્વમાં તો છે જ. ભગવાન પોતે જેમનું સ્થાપન કરવા માટે પધાર્યા છે, બહુ આશ્ચર્યકારી ઘટના એ છે કે ભગવાને જ જેમની સ્થાપના કરી છે એવી વેદવિધિ, એવા વેદો, એ તમામને જો એ જ જો અધર્મ બની જાય તો ભગવાન એમને પણ ઉત્ખનન કરવા માટે આવે છે, અને કરવું જ પડે, ઓપરેશન તો કરવું જ પડે. ગમે એટલું સારું મનુષ્યનું શરીર છે પણ એમાં ક્યાંક સડો પેસે તો હોજરીનું ઓપરેશન કરવું પડે, આંતરડાનું કરવું પડે, અને કોણ કરે? ડૉક્ટર હોય, સર્જન હોય એ જ કરે, હં, સામાન્ય વ્યક્તિનું કામ નહીં. એટલે ભગવાનને જ આવવું પડે, કારણ કે જેમણે સ્થાપન ભગવાને કર્યું છે એમનું ઉત્થાપન અમુક સમય પૂરતું એનો અમુક ભાગ છે. હે ના, એ તો પછી શંકરાચાર્ય કર્યું, પણ જ્યારે વેદવિધિનું ઉલ્લંઘન થતું હતું અને વેદવિધિના અર્થોને અવળા કરી અને જે અધર્મ પ્રવર્તતો હતો ત્યારે તો બુદ્ધ ભગવાન આવ્યા ને, આ પછી શંકરાચાર્ય આવ્યા, પછી એ અધર્મ થઈ ગયો એટલે શંકરાચાર્યને મોકલ્યા. એટલે ધર્મ પણ ક્યારે અધર્મ થઈ જાય એ આપણને ખબર પણ ન પડે. અને હંમેશા આપણી જીવનની અંદર તો સામાન્ય બાબતોમાં તો એવું જોવા મળે, આ તો આખું મૂળ છે એટલે એમને આપણે ન ગણી શકીએ, પણ સામાન્ય અવસ્થાની અંદર આપણી તમામ ધાર્મિકતા છે એ પણ ઘણી વખત અધર્મને આશરીને રહેલી હોય છે, અથવા તો અધર્મ છે એ પણ ધાર્મિક અંચળો ઓઢીને આવતો હોય. આપણે 2-5 લાખનું ડોનેશન કરીએ, સંતો આપણને હાર પહેરાવે, સભામાં આશીર્વાદ આપે, એટલે 5 ભગતને એમ થાય કે વાહ બહુ સારું, તમે તો બહુ સારા ભગત છો ને, સારું ડોનેશન કરો છો. તો ફાયદો શું? તો કે આપણી કંપનીનો માલ ઉપડે. કે હલો આશય પબ્લિસિટીનો, અને પબ્લિસિટીના આશયમાં જો 5 લાખની એડવર્ટાઇઝમેન્ટ કરી હોય ન્યૂઝપેપરની અંદર, તો એટલા ગ્રાહક ન મળે કે જેટલા ગ્રાહક છે એ સંતો 2 શબ્દો આપણા વિશે બોલે ને મળી જાય, એટલા ગ્રાહક ન મળે. એમ એ ભરોસાપાત્ર થઈ ગયું ને, આખું સીલ લાગી ગયું, સંતોએ કીધું એટલે સીલ લાગી ગયું. એવું બધાને હોય એવું ન હોય, બધાને તો સંતોની સેવા કરવાની, સંસ્થાની સેવા કરવાની, ભગવાનના ભક્તોની સેવા કરવાની ઈચ્છા હોય, પણ ક્યારેક ક્યારેક કંઈક આવું દેખાય, એટલે એમ લાગે કે ભાઈ ધર્મનો અંચળો ઓઢી અને અધર્મ આવે છે. એમ છતાંય એમનું ભગવાનને અર્થે વપરાણું, એટલે ભગવાન કંઈક સારું તો કરતા જ હશે. જે પણ ભાવે એને કે ના આપી ભાવે નામ આવ્યું ને, ગમે એ ભાવે આવે ભગવાન એમનું કંઈક તો સારું કરતા જ હશે. પણ ભગવાને જે ધર્મની સ્થાપના કરી છે, એ ધર્મની અંદર પણ જો કંઈક અધર્મ થાય, જે તે સમયે એ વેદવિધિઓ હતી, એ વેદવિધિઓની અંદર પણ એટલા બધા પ્રેશરાઇઝ કરવામાં આવતા, અથવા તો એમને એવા અર્થો કરી અને એમને પોતાના રાગને પોષણ કરવા માટે પંડિતો છે એમને વાપરતા, તો એ અધર્મ બની ગયો. વેદનો અર્થ ભગવાનને જાણવા માટેનો છે, વેદ જ્ઞાનમ, ભગવાનથી નજીક થવા માટેનો છે. પણ એમની તમામ વિધિઓ, એમની અંદર જે જ્ઞાન છે, એ ભગવાનને જાણવા ને જણાવવા કરતાય તે, એ પોતાને જાણવા અને જણાવવા માટે, પોતાની ઈચ્છાઓ અને પોતાના રાગને પૂર્ણ કરવા માટે વપરાય, ત્યારે એ અધર્મ થઈ જાય. અને એવા અધર્મનું ઉત્ખનન કરવા માટે ભગવાન બુદ્ધ પધાર્યા, અને એમણે વેદ માર્ગને સ્પર્શ્યા જ નહીં, વેદોને એમણે માન્ય ન ગણ્યા, અને એમણે પોતાના પ્રભાવથી એ વેદોની પરંપરાથી અલગ એક શાંતિનો માર્ગ, એક આત્મખોજનો માર્ગ, આત્મસંશોધનનો માર્ગ, અને આત્મસંશોધન કરી અને ત્યાર પછી મુક્તિ, કેવલ મુક્તિનો માર્ગ એ અમુક સમય માટે ભગવાને પ્રવર્તાવ્યો. આમાંથી આપણે પણ શીખવા જેવું એ છે કે જે મહારાજે આપણને સિદ્ધાંતો આપ્યા છે અતિશય કલ્યાણકારી છે, પણ એ કલ્યાણકારી સિદ્ધાંતો જ ક્યારેક આપણે એને અવળા અર્થમાં સમજીને અવળી રીતે અનુષ્ઠાન કરી, આશય દુષ્ટતાના આધારે, ભાવ દુષ્ટતાના આધારે એમનો અનર્થ ન થઈ જાય, જેથી કરીને એ જ અધર્મને પોષવાનું સાધન ન બની જાય, એ અનુસંધાનમાં આમાંથી આપણે પણ શીખવા જેવું છે. નહીતર જે સ્વામિનારાયણ ભગવાને આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી, કલ્યાણનો મોક્ષ માર્ગ, ધુંધુબાજ માર્ગ ચલાવ્યો, એ જ સ્વામિનારાયણ ભગવાન એમને ધામમાં બેઠા બેઠા એમને દુઃખ થતું હોય કે આ મેં આમના માટે પ્રવર્તાવ્યો હતો. જ્યારે વેદવિધિની ભગવાને સ્થાપના કરીને વેદોના આધારે, આમાં ભગવાને પહેલાં કહ્યું બ્રહ્માજીને કે તમામ વેદોનું જ્ઞાન છે, તમને સ્ફૂરશે, અને તમે જે પણ મર્યાદાઓ બાંધશો એ પ્રમાણે તમામ જીવાત્માઓ છે એ પ્રમાણે રહેશે. અને જ્યારે એ જ વેદવિધિનો આશરો લઈ અને બુદ્ધિશાળી મનુષ્યના અનર્થ કર્યા અને અધર્મનું પ્રવર્તન કર્યું, ત્યારે બ્રહ્માજીને મોહ થઈ ગયો હશે, કારણ કે જ્યારે તમને મોહ થાય ત્યારે હું અવતાર ધારણ કરીશ એમ કીધું ને. બ્રહ્માજી કન્ફ્યુઝ થઈ ગયા કે હવે આનું ઉલ્લંઘન કરવું કે શું કરવું. જો આ લોકોને આપણે તોડીએ તો એમ કહેશે કે આ વેદમાં કીધું છે એ પ્રમાણે અમે કરીએ છીએ. એટલે બ્રહ્માજીને મોહ થયો, બ્રહ્માજી કન્ફ્યુઝ થયા, એટલે ભગવાને અવતાર ધારણ કર્યો ભગવાનના વચન પ્રમાણે જ, કે તમારે મૂંઝાવાની જરૂર નથી, એવો સમય આવે ને ત્યારે હું આવી જઈશ ને હું ઓપરેશન. બુદ્ધ અવતાર રૂપે ભગવાન પ્રગટ થયા અને ભગવાને ઓપરેશન કર્યું. તો ભગવાનને પણ દુઃખ થયું હશે કે જે વેદોનું મેં સ્થાપન કર્યું એમનો આ લોકોએ આવો અર્થ કર્યો. અને એટલે વેદોએ એવું લખ્યું છે, બિભેતી વેદા, વેદો છે ડરે છે. કોનાથી? તો કે દુષ્ટ આશયવાળા લોકોથી ડરે છે. કેમ? તો કે મામ અયમ પ્રતારિષ્યતિ, કે રખેના મારો ફજે તો કરશે. આની અંદર જે રીતે કહેવાનું છે એ જ રીતે એમનું પ્રતિપાદન કરે, એ પ્રમાણે સમજીને એ પ્રમાણે ચાલે અને એ પ્રમાણે ચલાવે તો વેદો રાજી થાય. પણ અલ્પશ્રુત એવા લોકો જેમને પૂર્વાપરની ખબર નથી ને એકાદું વાક્ય પકડી અને વળી પાછા એ પોતાની રીતે ચાલે, એટલે ઘણી વખત નથી ઘણા લોકો કહેતા કે વેદો છે એની અંદર પણ હિંસા લખેલી છે. તો અહિંસા છે એ આવી ક્યાંથી? કે વેદો પોતે હિંસાનું પ્રતિપાદન કરે છે. એક બહુ પ્રસિદ્ધ ધર્મના પ્રસિદ્ધ પ્રવચનકાર, એમણે બહુ સ્પષ્ટપણે એવું કહ્યું કે તમે એમ કહો છો કે માંસાહાર ન કરવો જોઈએ, વેદોની અંદર લખ્યું છે કે માંસાહાર કરવો જોઈએ. બોલો, આ આ રૂચા, આ આ સ્તુતિ આની અંદર આ જગ્યા પર કહેવાનું છે, આ અર્થમાં કહેવાનું છે. પાછું અર્થો તે કહી દે. મહાભારતની અંદર ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને એવું કહ્યું છે કે જ્યારે તમે પિતૃ અને પિંડદાન કરો છો અને પિતૃનું તર્પણ કરો છો, તે તર્પણ કરવામાં જો પિતૃ અને તમે અન્નથી તર્પણ કરો તો એ એક મહિના સુધી તૃપ્ત થાય, પછી તમે સારા એવા બીજા ભોજન છે ખીર ક્ષીર આ તે બીજું ત્રીજું એવાથી કરો તો એના કરતાં વધારે સમય સુધી, એમ કરતાં કરતાં સમયની અવધિ બતાવી છે. અને એમાં છેલ્લે એવું કહ્યું છે કે જો તમે ગાયથી પિતૃઓને તર્પણ કરો તો પિતૃઓ છે એ સદાને માટે પ્રસન્ન પ્રસન્ન થઈ જાય. બરાબર, એ એમ કહે છે કે માંસ છે એ. ઓકે, પિંડદાન તો એનું જ થાય કે બીજા કોઈનું થાય? આ એટલે હવે આટલું સમજવાનું છે. એટલે બિભેતી વેદા, એટલે વેદો ડરે છે ને એટલે શાસ્ત્રો ડરે છે. ત્યાં લખ્યું છે એમ કે ગાયનું પિંડદાન કરવાથી, એટલે કે ગાયનું દાન કરવાથી દેવતાઓ સ્વર્ગની અંદર પિતરીઓ છે એ બધા પ્રસન્ન થાય છે. અને આ લોકો અર્થ એવો કરે કે ગાયનું માંસ છે એનું પિંડદાન કરો. પિંડદાન તો સીધું તૈયાર ભોજન જ આપવાનું છે, એને કોળીઓ મોઢામાં મૂકવાની વાત છે. તો મેકડોનાલ્ડમાંથી લઈ આવી નહીં આપો, પણ ગમે ત્યાંથી બીફ આપો એમ. બિભેતી વેદા, વેદો છે ડરે છે. અને મહારાજે પણ વચનામૃતની અંદર કહ્યું છે કે જો સત્પુરુષ થકી સત્શાસ્ત્રનું શ્રવણ કરે તો એમને યથાર્થ સમજાય, પણ અસત્પુરુષ થકી જો શાસ્ત્રનું શ્રવણ કરે તો એ જ શબ્દોને બહુ બુદ્ધિશાળી રીતે આપણને ખબર ન પડે એ જ રીતે ને એવી રીતે પલટી નાખે, આપણને એમ થાય કે ના બહુ એકદમ સચોટ ને સારામાં સારી વાત છે, પણ એમની અંદર એમનો દુષ્ટ આશય કામ કરતો હોય છે, એમનો રાગ કામ કરતો હોય છે, અને એટલે એ અધર્મ બની જાય. અને મહારાજે બહુ સરસ લક્ષણ કહ્યું છે કે અસત્પુરુષ કોને કહેવાય. મધ્યના 47માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે શિષ્ણ અને ઉદરને વિશે આસક્તિ એ જ અસત્પુરુષપણું છે. જે શાસ્ત્રોના અર્થ એ આમને પોષવા માટે, આ રાગોને પોષવા માટે, પછી ભલે હિડન હોય કે ડાયરેક્ટ ન હોય એવું કહેવામાં આવે, પણ હિડન કહેવામાં આવે, ઇનડિરેક્ટલી કહેવામાં આવે, અંતે એ થતું હોય અને પરિણામ એ આવતું હોય, એટલે સમજી લેવાનું કે અસત્પુરુષપણું છે એ પ્રગટ થયું. અને આપણને પણ જ્યારે આપણે કંઈક ઈચ્છા થઈ હોય ત્યારે આપણને આશય તો ખબર જ હોય. દરેક વ્યક્તિને પોતાનો આશય બે જ જણાને ખબર, એક પોતાને અને બીજા ભગવાનને, અંતર્યામી એવા સાક્ષી એવા ભગવાનને, બાકી ત્રીજા કોઈ તો લગભગ એઝ ઇટ ઇઝ તો ન જ પામીએ કે થોડો ઘણો પામીએ. કે તો એ અસત્પુરુષપણું છે એમના આધારે શાસ્ત્રોના અર્થ છે એ અનર્થ થાય છે, એનાથી વેદો છે એ ડરે છે. બિભેતી વેદ મામયમ પ્રતારિષ્યતિ અલ્પશ્રુતાત. અલ્પશ્રુત એવા લોકોથી વેદો પણ ડરે છે, શાસ્ત્રો પણ ડરે છે. અને ત્યારે ભગવાનને અવતાર ધારણ કરવો પડે છે અને એ વિધિને અમુક સમય પૂરતી, કારણ કે આખો એ સમાજ ગેરમાર્ગે દોરાતો હોય ત્યારે અમુક સમય પૂરતું એમને સ્ટોપ કરી દે અને નવો માર્ગનું પ્રચલન કરે, ને વળી પાછા કોઈક આચાર્ય એવા આવે વળી પાછાનું પ્રવર્તન કરે. એટલે હજારક વર્ષ જાય પણ સડો હતો એ રિકવર થતા હજારક વર્ષ લાગે. હલો, એટલું તો થાય જ, 500-700-1000 વર્ષ જેટલું. એક આપણને નાનકડું ઓપરેશન હોય તો 5-7 દિવસ તો થાય કે નહીં રિકવરી થતા મિનિમમ? એમ આ તો મેક્ઝિમમ હોય તો જાજુ થાય, મિનિમમ એટલું થાય. તો ઓલાની પાછળ એટલું આંખ બેક 0 લાગે, જાજા નહીં, 2 કે 3 0 લાગે. પછી વળી પાછા કોઈક આચાર્ય એવા આવે ને વળી પાછું એમને કાઢે ને વળી પાછું ચાલે. આવી રીતે બુદ્ધાવતાર છે એક થયા. વેદોને અભિમત ન હોય એમ છતાંય તે શાસ્ત્રોની અંદર બુદ્ધને અવતાર કહ્યા છે. ત્યાર પછી નારાયણ ભગવાન કહે છે, હવે જે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ શાસ્ત્ર છે એ અમારા સંપ્રદાયનું મૂળ છે, એ શ્લોક અધ્યાય 18મો 42, 43 અને 44મો શ્લોક, આ 3 શ્લોકની અંદર મહારાજ જે પ્રગટ થવાના છે એમની આગાહી વ્યાસ ભગવાન કરે છે. અને આપણે પણ કીર્તનમાં સાંભળી છે, વ્યાસ મુનિએ પૂર્વે જે કહી હતી તે વાત સાચી ઠરી. આ વ્યાસ ભગવાને લખેલું પુરાણ છે, સ્કંદ પુરાણ. અને એમાં વ્યાસ ભગવાને બહુ સ્પષ્ટપણે એવું કહ્યું, અને એમના કરતાંય તે અક્ષરધામને વિશે નારાયણ ભગવાન છે એ બ્રહ્માજીનું મિસ લઈ અને નારદજીને કહે છે. એટલે આ વાત 3-4 જગ્યાએ થઈ ગયેલી છે, એક જણાને જ ખબર હોય તો વાત અલગ છે. તો આલો આમાં કંઈક ઘણી વખત શું થાય કે આપણે પાછલા બારણેથી સેટિંગ કરી લીધું હોય, બરાબર ને, એવું કાંઈ સેટિંગ થાય એવું છે નહીં. વ્યાસ ભગવાનને પણ ખબર છે આવું થવાનું છે, નારાયણ ભગવાન જે અક્ષરધામને વિશે બેઠા છે એમને પણ ખબર છે આવું થવાનું છે, અને એ નારાયણ ભગવાને બ્રહ્માજીને કહ્યું હતું એ બ્રહ્માજીને પણ ખબર છે આવું થવાનું છે, એ નારાયણ ભગવાને નારદજીને કહ્યું એટલે નારદજીને પણ ખબર છે કે આવું થવાનું છે, અને એ નારદજી પાછી વાત નરનારાયણ ભગવાનને કરવાના છે એટલે નરનારાયણ ભગવાનને પણ ખબર છે કે આવું થવાનું છે, અને થઈ ગયું. એટલે હવે વાત કરવામાં કાંઈ વાંધો નથી. મયા કૃષ્ણેન નિહતા સાર્જુનેન રણેષુયે પ્રવર્તયિષ્યંત્યસુરાસ્તે ત્વધર્મં યદાક્ષિતો. હે બ્રહ્મન, હે બ્રહ્માજી, મારાથી એટલે કે કૃષ્ણથી, કૃષ્ણ અવતારની અંદર મારાથી અને અર્જુનથી રણની અંદર એટલે યુદ્ધની અંદર જે પણ અસુરો અમે હણ્યા છે એ અસુરો ભવિષ્યની અંદર પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને અધર્મ ફેલાવશે. ધર્મદેવા તદા મૂર્તો નરનારાયણાત્મના પ્રવૃત્તે પિકલો બ્રહ્મન ભૂત્વાહમ સામગો દ્વિજઃ. એ વખતે ધર્મદેવને મૂર્તિ દેવી થકી નરનારાયણાત્મના, નરનારાયણ ભગવાનના દ્વારા એમના થકી, એમના આત્મના એટલે ઘણા બધા અર્થ થાય કે નરનારાયણ ભગવાનના આત્મા એટલે પુરુષોત્તમ નારાયણ, આગળ આવી ગયું ને કે એ પોતાના અંતર્યામી એ નરનારાયણ ભગવાન દ્વારા એમના થકી પ્રવૃત્તે પી કલો બ્રહ્મન. હે બ્રહ્મન, હે બ્રહ્મદેવતા બ્રહ્માજી, કળિયુગની અંદર જે પણ અધર્મ છે એમને ફેલાયો છે એમનો નાશ કરવા માટે ભૂતવાહમ સામગો દ્વિજઃ, સામવેદી બ્રાહ્મણ થઈ અને હું મુનિ શાપાનૃતાં પ્રાપ્તમ સરસિં જનકાત્મનઃ તતો વિતા ગુરુભ્યોહં સદ્ધર્મં સ્થાપયન્નજ. હે અજ, હે અજન્મા એવા બ્રહ્માજી, દુર્વાસા ઋષિના શ્રાપથી મુનિ શાપાનૃતાં, દુર્વાસા ઋષિના શ્રાપથી જે પણ ઋષિઓ આ પૃથ્વી પર જન્મને પ્રાપ્ત થયા છે, એટલે કે પૃથ્વી ઉપર પ્રગટ્યા છે, એમના રક્ષણને માટે અને જેટલા પણ અસુરાંશ ગુરુઓ છે એમનો નાશ કરવાને માટે પૃથ્વી ઉપર સદ્ધર્મનું સ્થાપન કરવાને માટે રાજાઓને વિશે રહેલા જેટલા પણ અસુરો છે એમનો નાશ કરવાને માટે કળિયુગની અંદર સામવેદી બ્રાહ્મણ રૂપે હું અવતાર ધારણ કરીશ. નામ નથી આપ્યું કારણ કે અમને ખબર હતી કે એ અવતાર નથી, એ પરિપૂર્ણ અવતાર થવાના છે, એટલે એ જ નામ આપે એ વધારે બરાબર. વ્યાસ ભગવાને કલમની અંદર અધ્યાહાર મૂકી દીધો કે ભગવાનની ઈચ્છા પ્રમાણે નામ લખીએ એમ, અત્યારે નહીં પછી એ પ્રસિદ્ધ થશે, એટલે તો બધા ચરિત્રો પ્રસિદ્ધ થવાના જ છે. આ ત્રણ શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થશે એવી આગાહી વેદવ્યાસ ભગવાને કરી દીધી. એટલે સ્વામિનારાયણ ભગવાન છે એ ભગવાન છે એટલી વાત તો પાકી. હલો, 100%. તમે ખાલી ખાલી અહીંયા સત્સંગી છે એટલે આ પાડતા નહીં હો. ભગવાન છે એ પણ જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે એમને પણ શાસ્ત્રની રીતે સાબિત થવું પડે કે હું ભગવાન છું. આ તો ભાઈ સીધી વાત છે ને, પેરામીટર્સ બધા માટે લાગુ પડે. આ ભલે ને એમ ન થાય પણ સૂર્યનારાયણ છે એમને નારાયણ તરીકે સાબિત થવા માટે એમને શાસ્ત્ર કો કહેવા તો જોઈએ ને કે ભાઈ આ સૂર્ય છે એ નારાયણ છે. તો સૂર્ય છે એ બાકી તો તાપ આપે, પ્રકાશ આપે, બધુંય થાય, પણ નારાયણ તરીકે કોઈ એમને ગાયત્રી મંત્રનો જપ કરીને અર્ઘ્ય ન આપે એ શાસ્ત્ર દ્વારા પ્રસિદ્ધ થાય ત્યારે જ. અને આજે જો ભગવાન પ્રગટ થાય તો એમને હા, પણ એમને તે વૈજ્ઞાનિક રીતે સાબિત થવું પડે કે હું ભગવાન છું તો થાય એમ નામ એમ. એને વૈજ્ઞાનિકો ભગવાન ન માને, વૈજ્ઞાનિકો ભગવાન માને તો અત્યારે સાચું એવું કહેવાય કે નહીં, સાયન્ટિફિક પ્રૂફ હોવું જોઈએ એમ, પ્રેક્ટિકલ હોવું જોઈએ. શાસ્ત્રની રીતે ભગવાન સ્વામિનારાયણ છે એમની આગાહી વેદવ્યાસ ભગવાને કરી, શાસ્ત્રીય રીતે ભગવાનનું ભગવાન પણ સિદ્ધ થયું. હજીએ એમના કરતા આગળ આ તો સર્વ અવતારના અવતારી પ્રગટ થવાના છે, અને જ્યારે એ પ્રગટ થવાના હોય ત્યારે એમની આગાહીમાં કંઈ ખામી પણ ન હોય. એટલે જેટલા પણ અધ્યાહાર મૂકાણા છે એ બધા જ પુરુષોત્તમ નારાયણ ઉપર છોડ્યા છે. ધર્મનું સ્થાપન કરવું એ સામાન્ય દરેક અવતારનું લક્ષણ છે, એટલે અવતારી એ આવતા હોય તો એ તો કરે જ, એમાં તો કોઈ ડાઉટ નથી. અને પરિત્રણા એ સાધુ નામ, એમના માટે આવવું એ પણ એ કરે, પણ એમની સાથે સાથે જે ભગવાને કર્યું છે. મહારાજે વચનામૃત કાર્યાણીના 5માં વચનામૃતમાં એવું કહ્યું કે અમે જે આ પૃથ્વી ઉપર પધાર્યા છીએ એ ભક્તોના મનોરથ પૂર્ણ કરવાને માટે પધાર્યા છીએ. અહીંયા ક્યાંય પણ એવું નથી આવ્યું કે ભક્તના મનોરથ પૂર્ણ કરવાને માટે. સ્વામિનારાયણ ભગવાને પોતે એમને જે અધ્યાહાર વેદવ્યાસ ભગવાને મૂકી દીધા એમના અર્થમાં એમણે કહ્યું કે અમે ભગવાનના ભક્તોના લાડ લડાવવાને માટે, એમના મનોરથ પૂર્ણ કરવાને માટે પધારીએ છીએ. બીજું, ભગવાન સ્વામિનારાયણે આ વાત ઘણી જગ્યાએ કરી છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું, અર્જુનને એવું કહ્યું કે હું પરમાત્મા છું, હું નારાયણ છું. નરનારાયણ ભગવાને નારદજીને કહ્યું કે હું પણ નારાયણ છું અને મારા અંતર્યામી એ પણ પુરુષોત્તમ નારાયણ છે. એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર સંતોને હરિચરિત્રામૃત સાગરની અંદર યથા પ્રસંગોએ અને એ સંતોએ જે સ્વામિનારાયણ ભગવાનને અનુભવ્યા છે એ બધા જ રેફરન્સ આપણને બધા શાસ્ત્રોની અંદર જોવા મળે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી, પુરુષોત્તમ પ્રકાશ વગેરેની અંદર સર્વ અવતારના અવતારી તરીકે નિરૂપા, પરિપૂર્ણ અવતાર. ભગવાન સ્વામિનારાયણ એક વખત કારિયાણીની અંદર અક્ષર ઓરડીમાં બિરાજમાન, ગોપાળાનંદ સ્વામી વડોદરાથી પધાર્યા. એ અક્ષર ઓરડીની બહાર કૂવો અને કૂવાની બાજુમાં કુંડીનું કામ ચાલે, નિષ્કુળાનંદ સ્વામી કામ કરે. ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે મહારાજ રાજી થયા. ગોપાળાનંદ સ્વામીએ મહારાજને દંડવત પ્રણામ કર્યા હશે, મહારાજે એમને ઊભા કર્યા હશે, બેસાડ્યા સ્વામીને. સ્વામી અમારે તમને વાત કરવી છે. નિષ્કુળાનંદ સ્વામી બહાર સાંભળે. નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે ગોપાળાનંદ સ્વામી અને મહારાજ બે બેઠા છે એટલે કંઈક રહસ્યની વાત થવી જોઈએ, જેવી તેવી વાત ન હોય. કારણ કે ગોપાળાનંદ સ્વામીની સ્થિતિ જે નિષ્કુળાનંદ સ્વામી જાણે, 142માં પ્રકરણની અંદર ભક્ત ચિંતામણીમાં એમણે લખી છે. ભગવાન સ્વામિનારાયણને જે ઓળખે એ નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે આ બંને જ્યારે ભેળા થયા હોય ત્યારે જે વાત થાય એ વાત કંઈક અતિ રહસ્યની હોય. એટલે નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે આ સેવા તો પછી જ થશે. હાથ ધોઈ અને નિષ્કુળાનંદ સ્વામી મહારાજની પાસે ગયા, પગે લાગી અને બાજુમાં બેસી ગયા. મહારાજે કહ્યું કે સ્વામી ઓલું કુંડીનું કામ છે ને એ તમે આજે પતાવી દો. કે આજ્ઞા થઈ એટલે જવું પડે. નિષ્કુળાનંદ સ્વામી ઊભા થઈને આવ્યા. થોડી વાર થયું એમ પાછું જીવ ત્યાં કે મહારાજ કંઈક એવી વાત કરે ને હું રખે ને રહી ન જાઉં. કેટલો ખપ, કેટલી મુમુક્ષુતા. થોડી વાર કામ કર્યું ને વળી પાછા આવ્યા, પાછા બેસી ગયા સ્વામી. મહારાજે કહ્યું કે સ્વામી ત્યાં કડિયાઓ ખોટી થતા હશે, માથે ઊભા રહો, તમારા વગર ત્યાં કામ નહીં થાય. કે વળી સ્વામી પાછા ગયા અને અહીંયા મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે અક્ષર ઓરડીના કમાડ છે ને દરવાજા એ બંધ કરી દો. એટલે વળી પાછા સ્વામી આવે નહીં એમ. અક્ષર ઓરડીના દરવાજા બંધ થયા. નિષ્કુળાનંદ સ્વામીનો જીવ અહીંયા કડિયાઓને કહ્યું બરાબર કામ કરજો કે, અને એ અક્ષર ઓરડીના દરવાજા પાસે આવી અને કાન રાખી અને ઊભા ઊભા એમણે રહસ્યની વાત સાંભળી. અને એ વખતે પુરુષોત્તમ નારાયણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને એવું કહ્યું કે સ્વામી તમને ખબર છે આપણે અક્ષરધામમાંથી અહીંયા શા માટે આવ્યા છીએ? ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ગોપાળાનંદ સ્વામી થોડાક આમ ઝબકી ગયા કે આટલા વર્ષ થઈ ગયા અહીંયા આવી ગયા, જે કરવાનું છે એ બધું તો કરીએ જ છીએ, એકાંતિક ધર્મનું પ્રવર્તનય થાય છે, છતાંય મહારાજને કંઈક વિશેષ કેવું લાગે છે ને અથવા તો આપણે કંઈક હજી કાચા પડીએ છીએ, મહારાજની કંઈક અપેક્ષા હશે. એટલે મહારાજે આમ થોડા કઠોર શબ્દોમાં શરૂઆત કરી છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ તરત કહ્યું કે ના મહારાજ, તો કે આપણે 6 કારણથી 6 હેતુઓને પુષ્ટ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. યાદ કરો કે અક્ષરધામમાં બેઠા હતા ત્યારે શું વાત થઈ હતી, એવું કંઈક મહારાજે કીધું હશે. કારણ કે જ્યારે મહારાજને પધારવું હતું ત્યારે અક્ષરધામની અંદર ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે મુક્તો, અને મહારાજે એવું પૂછ્યું કે બધા બ્રહ્માંડમાંથી જીવાત્માઓ અહીંયા આવે છે, તો આ ફૂટલા બ્રહ્માંડમાંથી કેમ નથી આવતા કોઈ? ત્યારે એ સંતોએ મુક્તોએ એવું કહ્યું કે મહારાજ તમે ત્યાં પધાર્યા નથી તો પછી અહીંયા તમને, ત્યાં તમને કોઈ ઓળખતું નથી તો ત્યાંથી અહીંયા આવે કેમ? અને મહારાજે સંકલ્પ કર્યો એ વખતે 88,000 ઋષિઓ અને બરોબર બદ્રિકાશ્રમમાં આવવું, દુર્વાસા ઋષિના અંતર્યામી તરીકે પુરુષોત્તમ નારાયણે અમને પ્રેરણા કરીને એમનું ત્યાં જવું બદ્રિકાશ્રમમાં. નરનારાયણ ભગવાન એ અધર્મનું પ્રવર્તન જે ભારતની અંદર થયું છે એમની વેદનાઓ સાંભળવી, ઋષિઓના આક્રંદને સાંભળવા અને એમના પછી એમને સાંત્વન આપતા હતા, એ જ વખતે દુર્વાસા ઋષિનું ત્યાં પહોંચવું, સંકલ્પ માત્રથી આ બધું. પુરુષોત્તમ નારાયણને ખાલી એટલા સમાચાર સંતોએ આપ્યા કે ત્યાં તમે નથી એટલે તમને કોઈ ઓળખતા નથી, અને કોઈ ઓળખતા નથી એટલે કોઈ તમારું ભજન કરતા નથી અને કોઈ તમારી ઉપાસના કરતા નથી, તો અહીંયા આવે ક્યાંથી? એમના માટે એક વખત જવું પડશે કે. અને પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો, જેવો સંકલ્પ કર્યો તો પાછળ આખે આખું બધું જ સિરીઝમાં ગોઠવાઈ ગયું. અને દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા. દુર્વાસા ઋષિ તો અતિ નિરહંકારી નિર્માની સંત, સંત તો નિર્માની જ હોય એમ. પુરુષોત્તમ નારાયણના આ કાર્યને માટે એમણે ક્રોધને અંગીકાર કર્યો, એમને માનને અંગીકાર કર્યો, આપણે એવું જ કહેવું જોઈએ. અને માનને અંગીકાર કરી અને પછી એમને પોતાનું અપમાન થયું છે એમ માની અને એમને શ્રાપ આપ્યો. બધાએ કહ્યું કે તમે થોડોક શ્રાપને કંઈક ના રોકી દો એમ. પહેલાં તો એવી જ ટ્રાય કરી કે રોકી દો, પછી રોકાયા રોકાણા નહીં એટલે પછી કીધું હળવો કરો એમ. દુર્વાસા ઋષિએ કહ્યું કે એમાં કાંઈ અનુગ્રહ થાય એમ નથી, જો અનુગ્રહ થઈ ગયો હોત તોય પુરુષોત્તમ નારાયણ ન આવત. દુર્વાસા ઋષિએ કીધું કાંઈ વાંધો નહીં, હાલો હશે હવે તમારાથી ભૂલ થઈ ગઈ, જવા દો જેવી રીતે આપણે જવા દઈએ છીએ. અરે અરે, પણ દુર્વાસા ઋષિએ સ્પષ્ટપણે ના પાડી કે આ શ્રાપની અંદર અનુગ્રહ નહીં થાય એ પણ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા. નહીં નહીં ઋષિ, હું અંગિરા થાવું, હું કાંઈ અત્રિ અંગિરા એના જેવો નથી કે તમને બધાને માફી આપી દઉં એમ. એ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા. અને ત્યાર પછી દુર્વાસા ઋષિ ત્યાંથી પધાર્યા. નરનારાયણ ભગવાને આ બધી જ હકીકત એમને જાણવા માટે 2 મિનિટ આંખો બંધ કરી. હવે 2 મિનિટ આંખો બંધ કરી એવું શાસ્ત્રની અંદર લખ્યું છે, પછી શું કર્યું ને એ નથી લખ્યું, પણ પછી જે કર્યું એ અહીંયા જે નારદજી એમણે નરનારાયણ ભગવાનને પૂછ્યું કે તમે શું કરો છો, એમના આધારે થોડુંક જો સંકલન કરવામાં આવે તો એવું સમજાય કે નરનારાયણ ભગવાને પોતાના અંતર્યામી એવા પુરુષોત્તમ નારાયણ ભગવાન એમનું ધ્યાન કર્યું ને એમની પાસે પહોંચી ગયા હશે ને બધી હકીકત ત્યાંથી જાણી હશે કે આ બધું શેના માટે. કારણ કે ભગવાનની ઈચ્છા વગર મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આપણે તો બોલીએ છીએ પણ એ તો સમજે છે, એ માને છે, એટલે એમને ખબર છે કે આ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા વગર થયું ન હોવું જોઈએ. શું કામ થયું છે, શા માટે થયું છે એ જાણી લેવું જોઈએ. અને પુરુષોત્તમ નારાયણની ઈચ્છાને જાણી એમણે કે અત્યારે આ અધર્મ પ્રવર્ત્યો છે એમના નાશને માટે પુરુષોત્તમ નારાયણ છે, પ્રગટ થવાના છે, અને એમના માટે આ બધી જ પ્રેરણા એમણે કરેલી છે. અને એ નરનારાયણ ભગવાનને ખબર પડી અને પછી નરનારાયણ ભગવાને આંખો ખોલી અને ઋષિઓને સાંત્વના આપી અને ઋષિઓને એવું કહ્યું કે હે ઋષિમુનિઓ, આ શ્રાપ નથી પણ આ ભગવાનનો અનુગ્રહ છે એમ જાણો. કેમ? તો કે તમારી સાથે હું પણ છું. આ નરનારાયણ ભગવાન નથી બોલતા, નરનારાયણ ભગવાનના અંતર્યામી પુરુષોત્તમ નારાયણ બોલે છે. હલો, આગળનો લિંક કરતા જજો, નહીતર કન્ફ્યુઝ થઈ જવાશે, નહીતર એવું જ થશે કે નરનારાયણ ભગવાન છે એમણે અવતાર ધારણ કર્યો. ના, નરનારાયણ ભગવાન પણ અવતાર છે. એમના જે અવતારી પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બિરાજે છે એ અંતર્યામી, એ અવતારી પુરુષ, એ પ્રગટ થવાના છે. એટલે અહીંયા શ્લોકની અંદર ખૂબ સરસ શબ્દ વાપર્યો, નરનારાયણ આત્મના. નરનારાયણ ભગવાનના પણ જે આત્મા છે એમના થકી, એટલે પુરુષોત્તમ નારાયણ થકી, એમની ઈચ્છા થકી, થકીનો અર્થ દ્વારા, પણ એમની ઈચ્છા દ્વારા જ આ અવતાર છે થશે. એટલે કે મારી ઈચ્છા દ્વારા, પુરુષોત્તમ નારાયણ પોતે જ કહે છે, એટલે મારી ઈચ્છા દ્વારા જ આ અવતાર થશે. અને પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવાના એની પૂર્વ ભૂમિકા બંધાઈ ગઈ. આ બધી ઘટના તો થઈ ગઈ અને આ બાજુ ગોપાળાનંદ સ્વામીને મહારાજે યાદ અપાવ્યું કે સ્વામી આપણે શા માટે અક્ષરધામમાંથી અહીંયા આવ્યા છીએ. એટલે સ્વામીએ કહ્યું કે મહારાજ ખબર નથી, ભૂલાઈ ગયું છે. અને ત્યારે મહારાજે એવું કહ્યું, નિષ્કુળાનંદ સ્વામી બહાર ઊભા ઊભા સાંભળે છે, એ અક્ષર ઓરડી એમનું આપણને તાદૃશ્ય જો દર્શન કર્યા હોય તો ભાવને ધારણ કરીએ, એ અક્ષર ઓરડીના બારણાની બાજુમાં નિષ્કુળાનંદ સ્વામી બહાર ઓસરીમાં ઊભા હશે, અંદર પુરુષોત્તમ નારાયણ એ ઢોલિયા ઉપર બિરાજમાન હશે, ગોપાળાનંદ સ્વામી સામે બિરાજતા હશે, અને મહારાજ ગોપાળાનંદ સ્વામીને કહેતા હશે કે સ્વામી સૌથી પહેલું કારણ, આ જે અવતાર ધારણ કર્યો છે એમાં સૌથી પહેલું કારણ એ કે સર્વોપરી પુરુષોત્તમ ભગવાનનું જ્ઞાન અને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના એનું પ્રવર્તન કરવા માટે આપણે આવ્યા છીએ. બહુ સ્પષ્ટ શબ્દોમાં સર્વોપરી પુરુષોત્તમ ભગવાનનું જ્ઞાન અને એમની ઉપાસના એમનું પ્રવર્તન કરવો એ પહેલો હેતુ છે. ભૂલી ગયા? કારણ કે વાત ત્યાં એ જ થઈ હતી ને કે તમને કોઈ ઓળખતા નથી, તમારું કોઈને ખબર નથી, તમારી કોઈને ઉપાસના નથી, ખબર નથી એટલે જ્ઞાન નથી અને ઉપાસના નથી એટલે કોઈ અહીંયા આવતા નથી, તો એમનું જ પ્રવર્તન કરવું એટલા માટે તો આવ્યા છીએ. બીજો હેતુ, પૂર્વે જે અવતારો થઈ ગયા છે, હવે સાંભળવા જેવો, સર્વ અવતારના અવતારી પરિપૂર્ણ અવતાર એટલે શા માટે કે પૂર્વે જે પણ અવતારો થઈ ગયા છે તમામ અવતારો અને અવતારના જેટલા પણ ભક્તો છે તમામ ભક્તો એમને પણ અક્ષરધામમાં લઈ જવા છે એટલા માટે આવ્યા છીએ. પૂર્વે જેટલા અવતારો થઈ ગયા છે અવતારો અને એમના જેટલા ભક્તો થઈ ગયા છે તમામ ભક્તોને પણ અક્ષરધામમાં લઈ જવા છે, એમને આ સ્વરૂપની ઓળખાણ કરાવી છે, એમને આ સ્વરૂપની ઉપાસના કરાવી છે, અને એ ઓળખાણ થઈ ગયા પછી ને ઉપાસના થઈ ગયા પછી અક્ષરધામને પ્રાપ્ત થશે, એ અક્ષરધામમાં આવે એમના માટે આ બીજો હેતુ છે. સંતો, નાસિકની અંદર આગળ વિંધ્યાચળ પર્વતની જાળીઓમાં વિચરણ કરતા હતા, એટલે જતા હતા તો આગળ ક્યાંક, પણ એ જાળીઓની અંદર સંતો અટવાયેલા. અતિશય ઘાટું જંગલ, સવારના સમયમાં આવો સમય હોય તો એમાંય પ્રકાશ દેખાય નહીં, મધ્યાહ્ન અને થોડો થોડો પ્રકાશ દેખાય. એમાં એક ઘેઘૂર વડલાનું વૃક્ષ, ઓટો, અને એમના ઉપર 5 હાથ પૂરા લાંબી દાઢી અને લાંબા હાથ અને કોઈ ઋષિ મહારાજ બેઠા છે. સંતોની નજર ત્યાં ગઈ. એ ઋષિ મહારાજ ધ્યાનસ્થ હતા, એમણે આંખો ખોલી અને સંતો, 5 સંતો એ જતા હતા, એમને બોલાવ્યા કે સંતો અહીંયા આવો. પુરુષોત્તમ નારાયણના એ અલગારી સંતો એમની પાસે ગયા, પ્રણામ કરી અને બેઠા, અને એ સંતોને પણ એ ઋષિ મહારાજે ભાવથી પ્રણામ કર્યા. ત્યારે હવે સંતો કંઈ પૂછે એમના પહેલાં એ ઋષિ મહારાજે કહ્યું કે આ પૃથ્વી ઉપર સર્વ અવતારના અવતારી અક્ષરધામના ધામી પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, એમના તમે સંતો છો ને? સંતોએ કહ્યું કે હા ઋષિ મહારાજ, અમે એમના સંતો છીએ. બહુ સારું, સારું થયું તમે આજે આવ્યા, મારી એક નાનકડી સેવા છે એ તમે એમને ત્યાં પહોંચાડજો અને મારી એક ઈચ્છા છે એ એમના ચરણમાં તમે પહોંચાડજો. સંતોએ કહ્યું કંઈ વાંધો નહીં. અને એ વખતે ઋષિ મહારાજે ચણોઠીની માળા એ સંતોના હાથમાં આપી અને એમને કહ્યું કે આ મારી સેવા એ પુરુષોત્તમ નારાયણના કંઠમાં ચણોઠીની માળા પહેરાવી અને અર્પણ કરજો, મારી પૂજા છે ત્યાં સુધી પહોંચાડજો. અને મારી ઈચ્છા છે કે પુરુષોત્તમ નારાયણ મારું કલ્યાણ કરે. સંતોએ કહ્યું કે સારું, આ તમારી સેવા અને તમારી ઈચ્છા અમે પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચાડી દઈશું, પણ તમે એ તો કહો કે તમે કોણ છો, અમારે એમને પૂછે તો અમારે શું કહેવું, આ કોનું છે એમ. ત્યારે ઋષિ મહારાજે એવું કહ્યું કે એ મને ઓળખે છે, એ મને ઓળખે છે, તમે ખાલી આ ચણોઠીની માળા આપજો એટલે કહી દેશે કે આ આ છે એમ. સંતોએ કહ્યું, કંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. સંતો પ્રણામ કરી અને નીકળી ગયા. ઋષિ મહારાજ ધ્યાનસ્થ થયા. ફરતા ફરતા કેટલાક દિવસે સંતો ગઢપુરમાં પધાર્યા. સંતોએ યાદ કરી અને જે જે ભક્તોની સેવા હતી એ બધી જ મહારાજના ચરણે સમર્પિત કરી, એક એકના નામ લેતા જાય, મહારાજ સુધી પહોંચાડતા જાય, મહારાજની પૂજા કરતા જાય. એમની સાથે આ ચણોઠીની માળા એ સંતોએ મહારાજના કંઠમાં અર્પણ કરી. અને સંતોએ કહ્યું કે મહારાજ, આવી રીતે અમે વિંધ્યાચળ પર્વતની જાડીઓની અંદર અમે હતા અને ત્યાં આવા ઋષિ મહારાજ હતા અને એમણે આ માળા આપી છે. એટલે મહારાજ મંદ મંદ હસ્યા અને મહારાજે કહ્યું કે હા, એ ખરા કે. એટલે સંતોએ પૂછ્યું, મહારાજ કંઈ સમજાણું નહીં, એ ખરા એટલે એ કોણ? અમે એમને પૂછ્યું કે તમારું નામઠામ તો કંઈક કહો, એટલે અમે મહારાજને કહી શકીએ કે આ એ હતા, એમ અમની સેવા છે. ત્યારે એમણે તો એવું કહ્યું કે એ મને ઓળખે છે, મહારાજ તમે ઓળખી ગયા તો હવે અમને કહી દો જેથી કરીને આ સસ્પેન્સ છે એ ખુલ્લું થાય એમ. મહારાજે કહ્યું કે એ પરશુરામ ભગવાન છે અને એમની આ સેવા છે. એટલે પરશુરામ ઋષિ છે, કારણ કે જ્યારે રામાવતાર થયો ત્યારે તો ભગવાને એમની શક્તિ ખેંચી લીધી એટલે ઋષિ રહ્યા એમ. અને એમનું કલ્યાણ થાય એમને અક્ષરધામની પ્રાપ્તિની ઈચ્છા છે. એટલે જ્યારે પણ આ બ્રહ્માંડનો પ્રલય થશે ત્યારે પરશુરામ ઋષિ છે એ વળી પાછા અક્ષરધામને પ્રાપ્ત થશે. એમની સેવા અમારા સુધી પહોંચી ગઈ અને એ અક્ષરધામને પ્રાપ્ત થશે. પૂર્વે જેટલા પણ અવતાર છે એ તમામ અવતાર અને એમના ભક્તોને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે, કારણ કે અવતાર પોતાના જ છે અને જ્યારે પોતાના જ છે તો પછી એમને તો કંઈ પ્રશ્ન જ ન હોય. આ બીજો હેતુ. ત્રીજો હેતુ, એકાંતિક ધર્મનું સ્થાપન કરવા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આમનું સ્થાપન કરી જીવાત્માઓને નિર્વાસનિક કરી અને પોતાના ધામને વિશે લઈ જવા માટે, એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. મહારાજને વાસુદેવ મહાત્મા ગ્રંથ પણ એટલા માટે જ ગમે છે. અત્યારે અવતાર કથા ચાલે છે, શા માટે પ્રગટ થઈશ એ ચાલે છે. એમના પછી એ ધામને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો એકાંતિક ધર્મનું પાલન કરવાથી પ્રાપ્ત કરી શકાય. તો એકાંતિક ધર્મ વિશે પણ પુરુષોત્તમ નારાયણ છે કહેશે. ત્રીજો હેતુ, એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે સ્વામી આપણે આવ્યા છીએ. ચોથા હેતુ, કે ધર્મદેવ અને ભક્તિ માતા એમને કોઈ પણ અવતારોમાં હું સુખ નથી આપી શક્યો, એટલે એમને સુખ આપી અને દિવ્ય ગતિ આપી એટલે કે અક્ષરધામ આપી અને પછી મારે આ તમામ કાર્યો કરવા, એ કામ તો પૂર્ણ થઈ ગયું, એ ચોથો હેતુ હતો. પાંચમો હેતુ, કે જેટલા પણ યોગભ્રષ્ટ આત્માઓ છે જેમને પૂર્વે કંઈક સાધનાઓ કરી છે, મને પામવાની ઈચ્છા છે અને સાધનાઓ કરી છે પણ કંઈક કચાશ રહી જાય છે, તો એમની યોગ સાધનાઓ, એ યોગભ્રષ્ટ આત્માઓને એમની સાધનાઓનું ફળ આપી અને એમની સાધનાઓને પૂર્ણ કરાવવા માટે, પૂર્ણ કરાવીને એમને અક્ષરધામ આપવા માટે આપણો આ અવતાર થયો છે. નવલખા પર્વતની અંદર 900,000 ઋષિઓને મળ્યા અને મહારાજે એમની સાધનાઓના ફળને આપી અને એમને શરીર છોડાવી દીધા. એવા તો કેટલાય પ્રસંગો, આ તો એક દ્રષ્ટાંત છે. એ પુરુષોત્તમ નારાયણ ચાલ્યા જતા હોય અને એમના ચરણની અંદર એકાદું કંઈક નાનકડું આમ ઘાસ ઉગેલું હોય અને એ જો એમના ઉપર એમનો સ્પર્શ થાય તો એમને પણ સત્સંગની અંદર જન્મ આવે ને એમનું પણ કલ્યાણ થાય. આ સંકલ્પના આધારે એ જે સંકલ્પ કરીને આવ્યા છે અનંત જીવોના કલ્યાણ કરવા માટે, કલ્યાણ એક તાનત્વમ એ ભગવાનનું અસાધારણ લક્ષણ છે. અને છેલ્લો હેતુ, અમારા સંબંધે કરીને કલ્યાણ થાય એ તો છે જ, પણ અમારા સંબંધને પામેલા એવા સંતો અને એવા ભક્તો એમના સંબંધને પણ જે કોઈ પામે તો એમને પણ અમારે અક્ષરધામમાં લઈ જવા, એટલા એ હેતુ માટે અમે અહીંયા આવ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામી આ હેતુને બહુ સીધા સાદા શબ્દોમાં, જે કોઈ અમારા સત્સંગીના ગોળાનું પાણી પીશે કે અથવા એને પાણી પાશે તો એનું પણ અમારે કલ્યાણ કરવું છે. આ છ હેતુ માટે મહારાજ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે અમે પધાર્યા છીએ. ત્યારે ગોપાળાનંદ સ્વામીને આ હેતુ માટે જે વાત કરી અને નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળી, એ સંતોએ સર્વ અવતારના અવતારે કલ્યાણ એકતાનત્વ હેય પ્રત્યનિકત્વ આ તમામ લક્ષણોથી ભગવાનને એવા જાણ્યા. અને સર્વ અવતારના અવતારી કેવી રીતે બધા પ્રસંગો તો પાછા આપણે જાણીએ છીએ. એ તમામ અવતારોના ઐશ્વર્યો એ પુરુષોત્તમ નારાયણે જણાવ્યા. પૂર્વે થઈ ગયેલા જેટલા અવતારો છે એમણે પોતપોતાની રીતે બધા ભાવો દેખાડ્યા, ક્યાંક દેખાડ્યા ક્યાંક નથી દેખાડ્યા, એટલે જ ગૌણ અને મુખ્ય. ક્યાંક કાર્યના આધારે, ક્યાંક આવી રીતે જે સામર્થ્ય દેખાડ્યું છે એમના આધારે એમના ભેદ થયા. પણ જ્યારે પરિપૂર્ણ અવતાર પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી એ અવતારી પ્રગટ થયા, તો એ વખતે ટોપ પર્સન છે હાયરાર્કીની અંદર, એની એન્ટ્રી બધી જગ્યાએ હોય, એ બધું જ બતાવી શકે. એટલા માટે જ્યારે પુરુષોત્તમ નારાયણ આ પધાર્યા છે ત્યારે એમણે તમામ અવતારોના સમાધિને વિશે દર્શન કરાવ્યા, તમામ ધામોના સમાધિને વિશે દર્શન કરાવ્યા. અક્ષરધામના સર્વોત્કૃષ્ટ એવું જે ધામ છે એ અક્ષરધામ, એમનું પણ ભગવાને દર્શન સમાધિમાં પોતાના ભક્તોને સંતોને કરાવ્યું. પાછું એક બે ત્રણ નહીં, પૂર્વે જે અવતારો થઈ ગયા એમાં તો ક્યાંક બે ત્રણ ચાર પાંચ પ્રસંગો કે દસ પ્રસંગો ગણવા જાણવા મળે. ભગવાન સ્વામિનારાયણે તો હાર કરી દીધી. પાછું એક કલાક બે કલાકની સમાધિ એમ નહીં, છ છ મહિના સુધીની સમાધિ, બબ્બે મહિના, ત્રણ ત્રણ મહિના, ચાર ચાર મહિના, છ છ મહિના સુધી અક્ષરધામમાં રહ્યો. કાંઈ વાંધો નહીં, તમને જો આ સ્વરૂપની પ્રતીતિ થતી હોય તો ઓકે. અને ખડકલા ને ખડકલા કરી દીધા, રૂમના રૂમ ભરાઈ ગયા, ગોડાઉન ના ગોડાઉન. બોલો કેટલું ઐશ્વર્ય, કેટલું સામર્થ્ય વાપર્યું. પાછી એમની દ્રષ્ટિમાં આવે એને જ થાય એવું નહીં, એમની ચાખડીઓની અંદર ઘૂઘરીઓ અને ઘૂઘરીના ઝણકાર અવાજ સંભળાય એમ નહીં થાય, ચાખડીઓના ચટક ચટક અવાજ સંભળાય એમ નહીં સમાધિ. તમે જોવો નહીં તો કાંઈ નહીં, સંભળાવવાનું તો છે જ. કોઈક ગમે એવા હોય ને કળ બળ છળ કરીને આમ કાનમાં પૂમડા ભરાવી દે ને આંખ્યું બંધ કરી દે ને દરવાજા બંધ કરી દે અને વ્યા જાય ત્યાં સુધી આપણે જોવા જ નથી ને એની દ્રષ્ટિમાં આવવું જ નથી, એટલે સુધી ઊંધાના આંધણ થઈને બેહે એમ કહીએ કંઈક નહીં. અરે આવા પુરુષોત્તમ નારાયણ આવ્યા અને છતાંય ઓલું થાય એટલે એમ જ કહેવાય. તોય તે પુરુષોત્તમ નારાયણ એ જ્યારે નીકળતા હોય અને ઓલાને આમ સહેજ આમ તીરડમાંથી આમ જોવે ને તો તરત પુરુષોત્તમ નારાયણ આમ સામે જોવે અને ચાર આંખો ભેળે કરીને સમાધિ કરાવી દે. બોલો. અને એમના હૃદયની અંદર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ વસી જાય, કાયમને માટે સ્થિર થઈ જાય, જે અખંડ વૃત્તિ અનંત સાધના કર્યા પછી પ્રાપ્ત થાય એ એમને સહજમાં પ્રાપ્ત થઈ જાય. આ સામર્થ્ય કોનું? એ પુરુષોત્તમ નારાયણનું. પછી કળબળને છળ કરીને વળી પાછા છટકી જાય તો કે હવે જવા દો, કાંઈ નહીં, તમારી ઈચ્છા નથી ને આટલું બધું દેખાડ્યું ને આટલું બધું કરાવ્યું તોય તમને નથી થતું. ગોકળ ભાટિયાના મા જૂનાગઢના લહણ અને ડુંગળી ખાધી બેનપણીની સલાહ લઈને. કોની? ઘણી વખત આપણે એવું જ કરતા હોય, પુરુષ હોય તો બેનપણાના એટલે ભાઈપણાના સલાહ લેતા હોય, ભાઈબંધ. અને બહેનો હોય તો બહેનપણીઓની સલાહ લે અને એવી સારી સલાહ લઈ આવે, પણ સંતોની સલાહ લે, ભગવાનના ભગતની સલાહ લે, શાસ્ત્રની સલાહ લે, પછી તો એવું જ થાય પુરુષોત્તમ નારાયણ મળ્યા હોય તોય. પણ પુરુષોત્તમ નારાયણ છે એમણે, એમનું પુરુષોત્તમપણું છે એ છતાંય દેખાડ્યું. આવા તો અનંત ઐશ્વર્યો. અને એ થકાઈએ જ્યારે પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા, એ પુરુષોત્તમ નારાયણની આપણને પ્રાપ્તિ થઈ. આપણે એટલા બધા ભાગ્યશાળી કે એ ટૂંક સમયની અંદર જ હજી પુરુષોત્તમ નારાયણના પ્રસાદીના ચરણારવિંદ પ્રસાદીની વસ્તુઓ એમના આપણને અહીંયા દર્શન થાય છે, એમના પધરાવેલા દેવો, એમના સંકલ્પો હજી આ લોકની અંદર શાશ્વત છે, ત્યાં સુધીમાં આપણું આ મનુષ્યનું શરીર આવવું અને એમાંય પાછો યોગ થઈ જવો. અને હવે થોડીક ગાફલાઈ રખાય, સો સો માથા જાતા સોંઘા છોગાળા ફિર એક વાસ્તે ક્યું ડરત હે ગમારા. હવે તો આ એક જ જિંદગી આપવાની છે, એમાં અડધી તો બીજે દઈ દીધી છે, હવે અડધી જ દેવાની છે. 40 વ્યાય ગયા ને 40 બાકી છે, એટલા જ દેવાના ને. તો પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી કે તમારી જેવું સ્વરૂપ છે, અક્ષરધામને વિશે બિરાજે છે, એવા જ સ્વરૂપનું અમને યથાર્થ જ્ઞાન થાય. તમે જે હેતુને માટે આ પૃથ્વી પર પધાર્યા એ હેતુ અમને સમજાય, એવી ઉપાસના અમને દ્રઢ થાય, એવું જ્ઞાન અમારા હૃદયમાં દ્રઢ થાય, એવી અમારા ઉપર કૃપા કરજો. એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વલ્લભ ભક્તજનો, આજે ધનુર્માસ કથામાં ધૂન પ્રસાદ તથા ઠાકોરજીના થાળ રસોઈ મુખ્ય યજમાન ગુરુકુલના સમર્પિત સેવક મનસુખ ભાઈરામજીભે કોટડિયા તેઓનો જન્મદિવસ છે, સાથે તેઓના માતા પિતાની પુણ્ય સ્મૃતિમાં ઠાકોરજીના થાળ અને સંતોની રસોઈ આજે ધૂન પ્રસાદ રાખેલા છે. ભરતભાઈ વાલજીભાઈ કાતરિયા તેઓ પણ મુખ્ય યજમાન છે. સહયજમાન તરીકે જયંતિભાઈ પાંભર, વજયસિંહભાઈ સોલંકી પૌત્ર મંથનના જન્મદિન નિમિત્તે, જય વિજયસિંહ, ભૈરવસિંહ જાડેજા, સુરેશભાઈ બગડાઈ તથા તેમના પિતા એમની પુણ્ય સ્મૃતિમાં જુગલભાઈ સેન્જલિયા, નારાયણભાઈ હપાણી, અમિતભાઈ વિનોદરાય વાઘેલા, જે કોઈ ભક્તો હોય તેઓ ઓફિસમાંથી પ્રસાદ લઈ અને છૂટા પડશો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.